શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 10મો મયારામ વિપ્ર કહે છે, હે ભગવાન શ્રી નારાયણ મુનિ, તમે કરુણાના સાગર છો. સમુદ્ર પર્યંત ફેલાયેલો તમારો પ્રતાપ સમગ્ર આશ્રિત જીવોના ત્રિવિધતાપનું શમન કરે છે. તમે આનંદમૂર્તિ છો, સદાય શુદ્ધ સ્વરૂપ આપ ભક્તોને સુખ આપનારા પવિત્ર ચરિત્રોનો વિસ્તાર કરો છો, તેમજ અમારા ગુરુસ્થાને વિરાજતા હે નારાયણ, તમારો એક ભક્ત મયારામ વિપ્ર હું આપને કાયા મન વાણીથી નમસ્કાર કરું છું. હે હરિ, હે સર્વજ્ઞ, હે ભગવાન, હે ભક્તજનોના કલ્પવૃક્ષ, હે સર્વ જીવ પ્રાણી માત્રના કલ્યાણને માટે મનુષ્ય શરીરને ધારણ કરનારા પ્રભુ, તમારી જ એક ભક્તિ આ પૃથ્વી પર સર્વ જીવ પ્રાણી માત્રનું સર્વ પ્રકારે કલ્યાણ કરનારી છે એમ હું તમારી કૃપાથી નિશ્ચય જાણું છું. હે મહારાજ, તે ભક્તિનું પોષણ જે ઉપાયથી વધુને વધુ થાય અને છેલ્લે ઈચ્છિત ફળરૂપ આત્યંતિક મોક્ષને આપનારી થાય તેવી રીતનો કોઈ ઉપાય હોય તો તે મને કૃપા કરીને યથાર્થ કહો. ભક્તિની પરિપૂર્ણ સિદ્ધિને ઈચ્છતા મયારામ વિપ્રે આ પ્રમાણે જ્યારે પૂછ્યું ત્યારે નારાયણ મુનિ કહેવા લાગ્યા કે, હે વિપ્ર, જે ભક્તિ કોઈપણ પ્રકારના વિઘ્નોથી જો પરાભવ ન પામે તો જ તે ભક્તિ વૃદ્ધિ પામતી તત્કાળ ઈચ્છિત ફળને આપનારી થાય છે. પરંતુ હે વિપ્ર, તે ભક્તિમાં અધર્મસર્ગ છે, તે મહાવિઘ્નરૂપ છે. તેમ છતાં તેને ધર્મસર્ગથી પ્રયત્નપૂર્વક જીતી શકાય છે. સર્વનું અનર્થ કરનારો દંભાદિક દોષરૂપ અધર્મસર્ગ છે, તે આસુરી સંપત્તિની પેદાશ છે. જ્યારે સર્વેને શાંતિ આપનારો જ્ઞાન વૈરાગ્યાદિક ગુણોરૂપ ધર્મસર્ગ છે, તે દૈવી સંપત્તિનો પરિવાર છે એમ શતશાસ્ત્રને જાણનારાઓ કહે છે. માટે હે વિપ્રવર્ય, અધર્મસર્ગને જીતવામાં આવે તો જ વૃદ્ધિ પામેલી ભક્તિ ઈચ્છિત ફળને આપનારી થાય છે. તેથી ધર્મસર્ગનો આશ્રય કરી અધર્મસર્ગ ઉપર વિજય મેળવવો અને પછી જ કરવામાં આવતી ભક્તિ ફળીભૂત થાય છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીહરિના મુખકમળમાંથી નીકળતા વચનામૃતોનું પાન કરી પ્રસન્ન થયેલા મયારામ વિપ્ર સર્વ પ્રકારના સંશયોને નાશ કરનાર શ્રી સહજાનંદ સ્વામીને ફરી પૂછવા લાગ્યા કે, હે મુનિપતિ, આ બંને સર્ગની ઉત્પત્તિ અને તે સર્વેના જુદા જુદા નામ જાણવાની મને ઈચ્છા છે, તો તમો મને જુદી જુદી વિગતિ પાડીને કહી સંભળાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ધર્મપ્રિય મયારામ વિપ્રે આ પ્રમાણે જ્યારે સભામાં શ્રીહરિને ફરી પૂછ્યું ત્યારે ભગવાન શ્રીહરિ ભક્તજનોના મનને હરનારી મધુરવાણી બોલવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, પૂર્વે વૈરાટ પુરુષની નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. તેમણે વૈરાજ પુરુષની એકાત્મભાવે ધારણા કરી આ જગત સૃષ્ટિનો પ્રારંભ કર્યો. તેમાં બ્રહ્માજીએ દેવતા, દૈત્ય, મનુષ્ય, સર્પ, પશુ, પક્ષી આદિ સ્થાવર જંગમ સમગ્ર સૃષ્ટિનું પૂર્વકલ્પમાં જેવી હતી તેવી જ રીતે પુનઃસર્જન કર્યું. તે સમયે બ્રહ્માજીના પૃષ્ઠભાગમાંથી અવિદ્યારૂપ અધર્મસર્ગનું સર્જન થયું. ત્યાર પછી તે વૃદ્ધિ પામેલો અધર્મસર્ગ પોતાના વિશાળ પરિવારની સાથે સમસ્ત લોક સમુદાયમાં પ્રવેશ કરીને નિવાસ કરવા લાગ્યો. જનોને વારંવાર જન્મમૃત્યુને આપનારો, ભવસાગરની ભવાટવીમાં ભમાવનારો, નરકમાં નાખનારો એવો એ અધર્મસર્ગ મનુષ્યોને ખૂબ જ દુઃખ આપવા લાગ્યો. હે વિપ્રવર્ય, તે અધર્મસર્ગની પત્નીઓ મૃષા, અસૂયા, ચિંતા, ઈર્ષ્યા, તૃષ્ણા, આશા અને મમતા વિગેરે મહામોટી શક્તિઓ છે. આત્મબળ રહિત પુરુષોથી આ શક્તિઓ જીતી શકાય તેવી નથી, તેમજ તેનો પુત્ર પરિવાર પણ બહુ મોટો છે. દંભ, લોભ, મત્સર, કામ, ક્રોધ, રસ, મદ, દર્પ, મોહ, પારુષ્ય, સ્નેહ, નિર્દયતા, માન, અનૃત, કલી, દ્રોહ, અપવિત્રતા, અવિશ્વાસ, ચોરી, મદ્યપાન, નિર્દયપણું, દ્યૂત, ગર્વ, નાસ્તિક્ય, પ્રમાદ, પૈશુન, સ્પૃહા, રાગ, દ્વેષ, ભય, દુઃખ, અજ્ઞાન, વ્યસન, દુરુક્તિ, નિકૃતિ, હિંસા, પાપ, મૃત્યુ, યાતના વગેરે આ બધો અધર્મસર્ગનો વંશ છે. તેમાં પ્રધાનપણે જેવો હતા તેનું વર્ણન મેં તમારી આગળ કર્યું. આ વંશ આસુરી મનુષ્યોને બહુ પ્રિય લાગે છે અને સત્પુરુષોને માટે સદાય ત્યાગ કરવા યોગ્ય છે. પૂર્વોક્ત અધર્મના પુત્રોમાં એક એક પુત્ર પિતા અધર્મની સમાન જ પ્રભાવશાળી અને પરાક્રમી છે. તેથી ભગવાન શ્રીહરિના ભક્તોએ તેમાંથી એકનો પણ સ્વીકાર ન કરવો. આ અધર્મવંશથી પીડાતી પોતાની પ્રજાને જોઈ પિતામહ બ્રહ્માજીને ચિંતા થઈ. તેથી મનમાં પ્રજાનું હિત વિચારવા લાગ્યા. આ મારી સર્વ પ્રજાને મનોવાંછિત સુખ કેવી રીતે પ્રાપ્ત થશે એમ વિચાર કરતા હતા ત્યાં તેમના હૃદય કમળમાં મહાન પ્રકાશ પ્રગટ થયો. હે વિપ્રવર્ય, ત્યાર પછી શુદ્ધ સત્વમય થયેલા તે બ્રહ્માના પ્રકાશિત હૃદય કમળમાંથી ઋષિના જેવી આકૃતિવાળા સ્વયં ધર્મ પ્રગટ થયા, જે ધર્મને વિશે ભગવાન શ્રી નારાયણ સદાય નિવાસ કરીને રહેલા છે. આ પ્રમાણે પ્રગટ થયેલા ધર્મના કમળ સમાન કોમળ ચરણ હતા. કમળની સમાન રાતા બંને હસ્ત અને પ્રફુલ્લિત મુખ હતું. કમળની પાંખડી સમાન લાંબા વિશાળ નેત્રો હતા. તેઓ શ્વેત મૂર્તિ હતા, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને શ્વેત સુગંધિમાન પુષ્પોની માળા ધારણ કરી તેઓ શોભી રહ્યા હતા. પરિવારે સહિત અધર્મને જીતવામાં સમર્થ, મોક્ષ અને સ્વર્ગ આપનાર એવા એ વિદ્યાશક્તિ પ્રધાન ધર્મ પ્રજાને ખૂબ જ સુખ આપવા લાગ્યા. હે વિપ્રવર્ય, ધર્મસર્ગની પત્નીઓ શ્રદ્ધા, શાંતિ, દયા, મેધા, તૃષ્ટિ, ગતિ, મૈત્રી, તિતિક્ષા, લજ્જા, બુદ્ધિ, મૂર્તિ, ક્રિયા, ઉન્નતિ વગેરે શક્તિઓ છે. તેઓ ધર્મની સેવામાં સદાય તત્પર રહે છે. હવે તેમના પુત્રોમાં મુખ્ય મુખ્યના નામ તમને કહું છું. જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અભય, આર્જવ, તપ, સત્ય, શૌચ, સુખ, ક્ષેમ, સ્થૈર્ય, ધૈર્ય, માર્દવ, સંતોષ, નિગ્રહ, ત્યાગ, યોગ, યજ્ઞ, શમ, દમ, ઉપાસના, ઉપરતી, આસ્તિકતા, ક્ષમા, સ્મૃતિ, તેજ, પ્રસાદ, શુભ, સ્વાધ્યાય, પ્રશ્રય, મુદ, ધ્યાન, સામ્ય, બ્રહ્મવિદ્યા, લાભ, સામ, અર્થ, ઉદ્યમ તથા પૂર્વે જે અધર્મસર્ગથી ઉત્પન્ન થયેલા દંભ વગેરે દોષો કહ્યા હતા તે એક એકના વિરોધી અદંભ, અલોભ આદિ ધર્મવંશનો પરિવાર છે. તેવી જ રીતે શ્રવણ, કીર્તન આદિ ભક્તિના નવ પ્રકાર પણ ધર્મ થકી પ્રગટ થયેલા છે. આ પ્રમાણે જ્ઞાનાદિ 85 ગુણો મુખ્યપણે ધર્મવંશમાં રહેલા છે તે મેં શ્રેષ્ઠ માન્યા છે. હે વિપ્રવર્ય, સુખને ઈચ્છતા મુક્ત મુમુક્ષુ, ઋષિ, દેવો, મનુષ્યો અને બીજા પણ આ ધર્મસર્ગના વંશનું સર્વ પ્રકારે સેવન કરે છે. સમસ્ત વિશ્વમાં વ્યાપીને રહેલા ધર્મસર્ગના આ જ્ઞાનાદિ ગુણો અધર્મ વંશના દંભાદિ દોષોને જીતી પોતાના આશ્રિત વર્ગ એવા સમસ્ત ભક્તોને સુખી કરે છે. ધર્મના આ જ્ઞાનાદિ પુત્રોમાં એક એક પિતા ધર્મની સમાન જ પ્રભાવશાળી અને પરાક્રમી છે. તેથી મુમુક્ષુ ભક્તજનોએ તેમાંથી એકનો પણ ક્યારેય ત્યાગ ન કરવો. હે વિપ્રવર્ય, ધર્મ અને અધર્મ બંને એક એક પોતપોતાના વંશમાં જુદા જુદા નિવાસ કરીને રહ્યા છે, તેમજ જ્ઞાનાદિ ગુણો અને દંભાદિ દોષો પણ પોતાના વંશમાં જુદા જુદા નિવાસ કરીને રહ્યા છે. જેવી રીતે વડ પોતાના બીજમાં રહ્યો છે, તેવી રીતે ધર્મ અને અધર્મ તથા પોતપોતાનો પરિવાર પોતાના વંશમાં પરસ્પર ઓતપ્રોત રહેલા છે. આ પ્રમાણે મેં તમને ગુણ અને દોષરૂપ બંને વંશની વિસ્તારપૂર્વક જુદી જુદી વાત કરી. તેમાંથી અધર્મથી ઉત્પન્ન થયેલા સર્વને દોષ કહેવાય છે, જ્યારે ધર્મથી ઉત્પન્ન થયેલા સર્વેને ગુણ કહેવાય છે. જે ભક્તજનો ગુણના માધ્યમથી દોષોને જીતી ભગવાન શ્રીહરિની ભક્તિ કરે છે, તે જ પોતાના મનોવાંછિત પરમસુખને પ્રાપ્ત કરે છે. તેથી મારા આશ્રિત ભક્તજનોએ માયિક પંચ વિષયના સુખની આશાઓ છોડી ધર્મવંશના ગુણોનો આશ્રય કરી અધર્મ વંશના દોષરૂપ શત્રુઓ ઉપર પ્રયત્નપૂર્વક વિજય મેળવવો. હે વિપ્રવર્ય, પૂર્વોક્ત દોષોની મધ્યે પાંચ દોષો તો અવશ્ય જીતવા, તેમના પર વિજય મેળવવાથી બીજા સર્વે દોષો જીતાય છે, તેમાં કોઈ જાતનો સંશય નથી. તે પાંચ લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન છે. તે મોટા અંતઃશત્રુઓ છે, તેને પ્રયત્નપૂર્વક અવશ્ય જીતવા જ. આ પાંચ દોષો મુમુક્ષુઓને નિરંતર કલ્યાણમાં વિઘ્ન કરે છે તથા પ્રમાદ રાખનારા મુક્ત પુરુષોને પણ પોતાની સ્થિતિમાંથી ભ્રષ્ટ કરે છે. આ પાંચ દોષોમાંથી કોઈ પણ એક દોષ જો પુરુષમાં મુખ્યપણે રહેતો હોય તો અન્ય ચાર તથા બીજા સર્વે દોષો તે પુરુષમાં પ્રવેશ કરી જાય છે. માટે હે બુદ્ધિમાન વિપ્ર, તે કારણથી જ ભાગવતાદિ પુરાણોમાં તે દોષોના કથા પ્રસંગથી એક એક દોષને અન્ય સમસ્ત દોષની ઉત્પત્તિરૂપ અને અતિશય દુર્જયપણે વર્ણવ્યા છે. તે હેતુથી સાવધાન એવા મારા આશ્રિત ભક્તજનોએ મહાબળવાન આ પાંચ દોષોને સર્વ પ્રકારે જીતી ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવી, મન આદિ સર્વે ઇન્દ્રિયોને જીતીને ભગવાનની ભક્તિ કરતા એવા અમને આ દોષો શું કરી લેવાના છે, આવો વિચાર પોતાના મનમાં ક્યારેય ન કરવો. કારણ કે અલ્પસરખા પણ આ શત્રુઓ વિશ્વાસ કરનારને પાછળથી મહાદુઃખ આપે છે. જે ભક્તજનો પોતાના મનનો વિશ્વાસ કરી પ્રમાદથી અસાવધાની રાખે છે, તે ભક્તો મહાન ગુણવાન હોવા છતાં આ દોષોને કારણે તૃણતુલ્ય તુચ્છ થઈ જાય છે. આગળમાં ઘણા બધા ભક્તો મહાન હોવા છતાં લોભારી દોષોથી પરાભવ પામ્યા છે, તેમાંના કેટલાકના નામ હું તમારી આગળ સંક્ષેપમાં જણાવું છું. હે વિપ્રવર્ય, બ્રહ્મનિષ્ઠ મહર્ષિ વસિષ્ઠ મુનિ અને ધાર્મિક સહસ્ત્રાર્જુન રાજા આ બંને લોભથી પરાભવ પામ્યા હતા. તેવી જ રીતે બ્રહ્મા, સૌભરી, ઇન્દ્ર અને નહુષ રાજા અતિ ધાર્મિક હોવા છતાં કામદોષથી પરાભવ પામી મોટી દુર્દશાને પામ્યા હતા. તેમજ મુનિવર ઋષ્યશૃંગ તથા અન્ય બ્રાહ્મણો તથા રાજાઓ પણ રસાસ્વાદથી પરાભવ પામી કલ્યાણના માર્ગ થકી પડી ગયા હતા. તેમજ ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજા સર્વે રાજ્યવૈભવનો ત્યાગ કર્યો હોવા છતાં એક મૃગ બાળકમાં સ્નેહ કરવાથી પોતાના યોગ માર્ગથી ભ્રષ્ટ થયા હતા. દક્ષ પ્રજાપતિ અને અત્રિનંદન દુર્વાસા મુનિ આ બંને માનરૂપ દોષથી તત્કાળ મોટો પરાભવ પામ્યા હતા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે બીજા પણ અનેક દેવતાઓ, રાજાઓ, મહર્ષિઓ લોભાદી દોષોથી પરાભવ પામી મહા આપત્તિને પામ્યા હતા. માટે હે વિપ્ર, આ રીતે મહાપદવીને પામેલા વસિષ્ઠાદિ મહાપુરુષોની પણ જો આવી દશા થઈ તો અત્યારના ભક્તજનો જો મનનો વિશ્વાસ કરે તો પોતાના કલ્યાણના માર્ગ થકી કેમ ભ્રષ્ટ ન થાય, એ તો થાય જ. એટલા માટે મારા આશ્રિત ભક્તજનોએ મનને નિયમમાં કરી લોભાદિયા પાંચ દોષો ઉપર વિજય મેળવી સર્વકાળે સાવધાનીપૂર્વક ભગવાન શ્રીહરિની ભક્તિ કરવી અને જે ભક્તજનો અધર્મસર્ગનો ત્યાગ કરી ધર્મસર્ગનો આશ્રય કરી આ પૃથ્વી પર ભક્તિનું પોષણ કરી તેને પ્રતિદિન વૃદ્ધિ પમાડે છે તે ભક્તજનો પોતાના મનોવાંછિત સુખને ચોક્કસ પ્રાપ્ત કરે જ છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અધર્મસર્ગ અને ધર્મસર્ગનું નિરૂપણ કર્યું એ નામે દશમો અધ્યાય પૂર્ણ થયો.